પણ વાઘ પ્રભુ વાઘ બોલે વાઘ આપનો લગ્ન માં ફરતા હરતા ફરતા એ મોટું ગૌરવ લેવા જેવું લગ્ન માં જાય સ્મશાન માં જાય તમે જોયું છું લગ્ન માં હા દાદા જોયું છું ને લગ્ન માંથી આવ્યા ત્યાં આગળ બધું અને આપે કીધું તે પ્રમાણે પુણ્ય નું બજાર બધું ભેગું થયું હતું ત્યાં આગળ જ્ઞાની પુરુષ ચાલતા હતા પછી કઈ પુણ્ય તે પણ આપણે સમજાયું કે આ કયા પ્રકારની પુણ્ય છે બધા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ના માણસો દેખાતા હોય હા ફર્સ્ટ ક્લાસ ના એટલે મહેશ વિચાર કર્યા કરતો સુઈ ઘાટ માં હોય શું વિચાર માં હોય ઉનાળ બધી પણ નહીં થોડા ઘણા હોય તમે દેખાય તો દર્શન કરતો દોડતો આવે આવી દર્શન રમણભાઈ તો એકદમ દોડતા આવ્યા જોડે વારે વારે કોઈ પણ વાત છે કે જ્ઞાની ની કૃપા જ્ઞાની ની કૃપા જોઈ છે જ્ઞાની ની કૃપા જોઈ છે કે હવે લાગે કે કેવી કૃપા એવી ગજબ ની કૃપા છે એની અજાયબી બઉ જાણવા જઈ તારે કઈ જ્ઞાની ની કૃપા વર્તે છે ને કર્મ કર્મ જુએ તો મુક્તિ થાય કેમ પીડા કે દેશ બોલ્યા કર્મ કરવા છતાં કર્મ અકર્મ ને જુએ તો મુક્તિ થાય નહી તો કર્મ કરીને કર્મ તો જુએ છે બધા તો બંધ જાતે જ અને બંધન તો કાનું છે આવું દેખાય છે તેનું જે સંયોગો ભેગા થયા એનું બંધન છે જે સંયોગો ભેગા થયા જે સંયોગો અત્યારે હાજર છે એનું બંધન છે અને બંધન માં છૂટવું છે પોતાનું જો ભાન થાય છે અને ભાન ના થાય તો છૂટો હોય તો એ કામનો નહીં આપણી આપણી પોતાની અંગત વાત છે આત્માની જ વાત આત્માની એટલે બધાના એ જ ગુણ એ જ મૂળ તત્વ છે ઉપાય હા તેને પ્રાપ્તિ નો ઉપાય છે, ઉપાય કરવો નહીં અને પછી ઘેર બેસી રહ્યું એટલે કૃપાજી ઉપાય હશે તો ગણતી, અરે નહીં તો ભાવના તો ભાવના ગ્રંથિ બંધા છે. શું થાય છે? જ્ઞાની પુરુષ ની ખોલવાની ભાવના ગ્રંથિ બંધા છે. કેવી બંધાય? ના ચડ્યા તો ગ્રંથિ તો બંધાય ને, શું ખોટ જવાનું છે? હું કરે નહીં તો બધું આમને એટલા માટે કે તે બીજું કઈ શોધ માં આ જગત માં બીજી કોઈ વસ્તુ શોધવા જેવી છે જ નહીં. સત્પુરુષ ની વ્યાખ્યા આલી બધી કે ભાઈ તું તો ગમે તે ભગવું લુગડું પહેર્યું, ધોરું લુગડું પહેર્યું, ત્યારે ચોટી પડી ધોરા લુગડા બધા વાઘરી બેઠેલા હોય તો માટે એને ચોટી પડી નહીં. સત્પુરુષ જાય કે નિશ્ચિંત જેને આત્માનો ઉપયોગ છે એટલે એક ક્ષણ પણ આત્માનો ઉપયોગ ના ચૂકે એ સત્પુરુષ જ્ઞાની પુરુષ કહેવાય. શું કે છે? સત્પુરુષ કહેવાય. તો ત્યાં આગળ જશે કે છે અને વાણી પોતાની તે મૌલિક હોય, કેવી હોય? શાસ્ત્રી વાણી ના હોય, મૌલિક વાણી હોય, પોતાના પાતાળ ઉતરેલું હોય એ વાણી અને તમામ આખો શાસ્ત્ર નો સાર આપી દે છોડી હોય. મને ત્યાં જ એમને આવ્યો કે જે સાહેબ મારો ઉકેલ લાયેલો ભાઈ એ શું કે બીજું કઈ બોલી નહીં, હું કેવી રીતે કરું એવું ના કરી, તમે લાયેલો સાહેબ કરી કરીને તો મારી આ દામ દજા થઈ છે, કરી કરીને તો મારી આ દજા થઈ છે. હજુ લોકો પૂછે સાહેબ શું તમે કોઈ કરવું કે છે એટલે કે શું કરી કરી આ દજા થઈ છે? તારે અમને કહેવાનું સાહેબ તમે કરી આવો, તું તો માથે પડી જ આવે. શું કરું? હા પણ સાહેબ ઉધી આ કરીએ આ દુષ્કાળમાં તું શું કરવાનું છું? માથે પડી જાય ને સર માનો જ્ઞાની પૂછ. ચાલો ભાઈ અને જગત સ્મૃતિ આપે એ ભટકવાનો માર્ગ, જગત માં યાદ કરી છે, સ્મૃતિ તંત્ર છે, એ ભટકવાનો માર્ગ. એટલે આખા વિજ્ઞાન બહુ જુદી જાય મની વાત. તમે જે પૂછો સ્મૃતિ તંત્ર હોવું જોઈએ એમ પૂછો, કહેલું વાંચે ઘર ન થાય એની જરૂર. જ્ઞાન જ્ઞાન માં જ રહેશે, અજ્ઞાન અજ્ઞાન માં રહેશે. અજ્ઞાન ક્યારે પણ જ્ઞાન થતું નથી, જ્ઞાન અજ્ઞાન થતું નથી. ત્યાં જ આપણે શક્તિ રાખવાની. કારણ કે જે પ્રાપ્ત છે ને એટલું જ લેવાનું છે, અપ્રાપ્ત ની ચિંતા કરવાની નથી. અપ્રાપ્ત ની ચિંતા કરવી એ ભયંકર ગુનો. આજે ખીચડી આવી તો એકલી ખીચડી આવી, ખીચડી કાલે શાક થઈ જાય શાક સાથે ના આવી ખીચડી એકલી આવી, રોટલો એકલો આવ્યો. અપ્રાપ્ત ની ચિંતા કરવી એ ભયંકર ગુનો. એટલે કૃષ્ણ ભગવાન નો ગુનો કેવો પ્રાપ્ત ની. એટલે જરૂરિયાત દેહની જરૂરિયાત થી બહુ, એટલે માતાનું ચલણ એટલે એમાં લોકો કદી ઉપાધિ કર્યા કરે ઉપયોગ જ ના રખાય. અત્યારે પ્રાઇવેટ માં આવશે ત્યારે રાત્રિ પૂરી બહુ લાભી કરી વચનબદ્ધ ના કર્મો અને મનોબળ મનોબળ ના કર્મ બધું ડિસ્ચાર્જ થવા માટે તૈયાર છે. ડિસ્ચાર્જ સ્ટેજ માં છે, તમારે એને ચાર્જ કરવાનું નથી. એની મેળે એની મેળે ઉદય આવશે ને નિકાલ થશે, ઉદય આવશે નિકાલ થશે. પણ તે સહજ ભાવે રહેવું જોઈએ. એમાં પછી આવે મારાથી કે ભાઈ મારા આવી જોઈએ આગ જગ્યા ચાર જોઈએ નામ છે એવું નહીં. જે ઉદય આવ્યું છે તમારે કેટલા શાક છે, કેટલા શાક છે તમારે, કેટલા શાક જોઈએ છે? ત્યાં આગ્રહ ત્યાં વિગ્રહ શું કહ્યું ને, એટલે આગ્રહ નથી તો વિગ્રહ નહીં થાય. શું કહે ખાવાની બાબત માં મારો સિદ્ધાંત એ છે, અન્નમ બહુ પૂર્વી ખાવાનું મળ્યું એ સારું નથી એમ કદી નહીં કહેવાનું. ખાવાની બાબતમાં એમનો એવું છે કે જે ખાવાનું ધર્યું એ સારું નથી એવું ક્યારેય નહીં કહેવાનું. ખાવાની બાબતમાં તો તમે નિવૃત્ત થઈ ગયા છો કે જીતી ગયા છો. આ કઈ બાબતમાં જીતી નથી ગયા તે બાબત છે ને ભાઈ. મારો સતત પ્રયત્ન એ રહ્યો છે કે જે પળમાં આપણે રહીએ છીએ એ પળ ઉત્તમ છે. હવે પછીની પળ છે એની ચિંતા ન કરવી જોઈએ. એક બુદ્ધિથી હું વિચારું છું પણ હજુ પ્રતીતિ થતી નથી. એમનો એક સિદ્ધાંત એવો છે કે જે પળમાં આપણે રહીએ છીએ એ પળમાં રહેવાનું, એના પછીના પળની ચિંતા નહીં કરવાની, એના પછીની પળનો વિચાર નહીં કરવાનો. અત્યારે જે સમયમાં રહીએ છીએ એ સમયમાં જ રહેવાનું, એના પછીના સમયનો વિચાર નહીં કરવાનો. એ બરાબર છે. એમને એ બીજી ચેપ થાય છે એમ છે, આવું જાણો છો પણ પ્રતિતિ થતી નથી એટલે વર્તન સુધી જતું થાય. બુદ્ધિ એક વસ્તુ છે, બુદ્ધિ એક વસ્તુ છે, અનુભૂતિ બીજી વસ્તુ છે. બુદ્ધિ એક વસ્તુ છે, અનુભૂતિ બીજી વસ્તુ છે. હા બુદ્ધિ એક વસ્તુ છે, અનુભૂતિ જ્યાં આગળ સંસાર ની અનુભૂતિ બુદ્ધિ ની હાજરીમાં થાય છે, અને અધ્યાત્મ અનુભૂતિ બુદ્ધિ ની ગેરહાજરીમાં થાય છે. એટલે બુદ્ધિ ના માર્ગ ગુણ છે, સંસાર ની જેટલી અનુભૂતિ થાય એની હાજરીમાં જ થાય. એટલે આપડે પેલી અનુભૂતિ કરી ને તો થોડો વખત ગેરહાજર થાય ને, એક તકડે થઈ જાય, પછી આવે ત્યારે પછી બંધ થઈ જાય. કામ કરતા કરતા થઈ જાય બંધ થાય, થઈ જાય બંધ થાય, કરતા કરતા આગળ વધી જાય. આમ બિલકુલ સ્વતંત્ર થવાની ભાવના ને નિરાલંબ કે અવલંબન વાળું. અવલંબન તો જોઈતું નથી પણ આવે કેવી રીતે? અવલંબન તો જોઈતું નથી પણ આવે કેવી રીતે? અવલંબન જોઈતું નથી પણ સ્ટેજ આવે કેવી રીતે? એ સ્ટેજ તમારે જો જોઈતું તો આવશે. નિરાલંબ સ્ટેજ શું કરવું? અવલંબન એ જ પરતંત્રતા. શું છે અવલંબન? એ જ પરતંત્રતા. એ હોય તો આપણે એના આધારે આપણે જીવવાનું, એનું નામ અવલંબન કહેવાય. અવલંબન હોવું ન ઘટે, અને હોય તો અમુક કાળ પૂરતું હોય. કેવું આપણને કે ભાઈ આટલા કાળે આ પૂરું થઈ જશે અવલંબન. શું તો ત્યાં સુધી જેમ અહીંથી સ્ટેશન પર જવું હોય તો એટલો રસ્તો ત્યાં ચાલો પડશે, આપણે ચાલીએ વાંધો નથી. શું કહ્યું? પણ અવલંબન કહેવાય નિરાલંબ થવું જોઈએ. નિરાલંબ ના થાય ત્યાં સુધી કૃષ્ણ ભગવાન નો સંપૂર્ણ માર્ગ સમજ્યા નથી, મારી નો માર્ગ જાણ્યો નથી. શું કહ્યું? ક્યાં એ વિતરાગુણ વિજ્ઞાન અને ક્યાં પરાવલંબી જીવન? અવલંબિત જીવન નથી, પરાવલંબી જીવન છે. કેવું છે? અવલંબન વાળું જીવન તો સારું કહેવાય, આ તો પરાવલંબી જીવન. તમે જશ્ને જોઈ લેવો પરાવલંબી જીવન કોઈ રહ્યો? દુનિયામાં બહાર બધું પરાવલંબી જીવન જ છે. ધ્યાન બંધ થઈ જાય એ પરાવલંબન જુદું કહેવાય. એને પરાવલંબન પછી પછી અવલંબન માં આવ્યા. કેવું થયું? અવલંબન ને આર્ત ધ્યાન રવ ધ્યાન છૂટું થયું, પરાવલંબન છૂટ્યું. પછી સમ્યક અવલંબન રહ્યું. સમ્યક જે એની મેરેજ હતું રહે, અમુક કાળે ખલાસ થઈ જાય, પોતે પોતે પોતાની મેરેજ ખલાસ થાય. જય સચિદાન. એ આપને કહ્યું મને બહુ ગમ્યું. અવલંબન લગનું જીવન મારે છે, નિરાલંબ જીવન. પથારી હોય તો જ ઊંઘાવે, પવન હોય તો જ ઊંઘાવે. અવલંબન ના હોય, ઊંઘને આવવું હોય તો આય, નહીં તો મારી જાગ્રત કઈ જતી રહી નથી. જાગ્રત સીધી જતી રહે કઈ ના, એ જતી રહે તો ભાઈ ઊંઘ વગર ના ભાવે. પણ એ ધ્યાન ધરતું ના હોય ને આ એ ગયા પછી આવજે. લાલભાઈ સચ્ચિદાનંદ છે ને, જીવ એટલે શું એમ પૂછે છે? જીવ જીવ. પછી બીજો પ્રશ્ન પૂછે છે, આત્મા ને જીવ એક છે કે જુદા? બીજો પ્રશ્ન પૂછે છે કે આત્મ સ્વરૂપ નું દર્શન કેવી રીતે થાય તે બતાવવા વિનંતી છે. આ બીજું નથી લાવતા, એ હતા બીજું દરેક પ્રશ્ન માં કોઈ બીજું નથી હોતું. જીવાત્મા, અંતરાત્મા, અને પરમાત્મા એક જ આત્માની દશાઓ છે. જેમાં દસમી વકીલ છે તે કોર્ટમાં આવો સાહેબ વકીલ સાહેબ વકીલ સાહેબ કરે, ઘેર પપ્પા પપ્પા કરે, અને કાપડ ઉપર જાય છે કે આવો છે જાઓ છે. પણ તે પોતે એક ના એક જે વખતે જે કાર્ય કરે છે તે કાર્યના આધારે એમને કહેવામાં આવે છે. એવી રીતે જ્યાં સુધી જીવાત્મા ભૌતિક સુખોમાં રાચ્યો પાચ્યો છે અને ભૌતિક સુખમાં જ સુખ માને છે ત્યાં સુધી એ જીવાત્મા જીવાત્મા છે. અને જ્યારે કોઈ જ્ઞાની પુરુષ ભેગા થાય અને એને કંઈક ચખાડે ભૌતિક સુખથી બીજું સુખ, નવું સુખ, સનાતન સુખ, જરા કંઈક આવું ચખાડી દે કે ભાઈ જો ચાખતો ખરો, ત્યારે પછી કે ના દાદા આ કશું મારે જોઈતું નથી, મારે તો આ જ જોઈએ. અને થોડી પ્રાપ્તિ થાય તો એ અંતરાત્મા થઈ જાય. કેનો એ જ અંતરાત્મા, કેનો એ જ. અને અંતરાત્મા થાય એટલે પૂર્ણત્વ એની મેરેજ થયા કરે, પૂર્ણત્વ એની મેરેજ થયા કરે, પછી પરમાત્મા થાય. અંતરાત્મા થઈને પોતે એની મેરેજ સહજ સ્વભાવે પ્રગટ પરમાત્મા થયા કરે. અંતરાત્મા થતા સુધી જ્ઞાની પુરુષની જરૂર છે. પછી જે બારમા ગુંઠાણ સુધી જરૂર ભગવાને સ્વભાવ દે એ કર્યું સિક્કો માર્યા લોકો બારમા ગુંઠાણ સુધી જ્ઞાની પુરુષની જરૂર. સભાઈ કોઈ ભરા જાગૃતિ થાય તો કામ લાગી જાય. એટલે આત્મ સ્વરૂપ નું દર્શન થાય એના માટે તમારી ઈચ્છા છે એ થઈ શકશે. અહીંયા આવતા રહ્યું જરા સત્સંગમાં જરા એ રહ્યો તો સારું પડે. તેમ ચોપડી બોપડી આપો નિરાલંબની આગળ કોઈ વાત નથી. આલંબન થી પરતંત્ર થયો એટલે નિરાલંબ સ્વતંત્ર થયો. ભગવાન પણ ઉપરી નહીં, શું અવલંબન ને લઈને ભગવાન ઉપરી છે. કોઈ પણ અવલંબન ના આધારે આપણે જીએ છીએ માટે ભગવાન ઉપરી છે. અને તમે નિરાલમ થયા, ભગવાન નિરાલમ, એક જ જાતિ ના થયા. જાતિ એક થઈ, એક જાતિ, જાતિ ફેર રહ્યું નહીં, બધું જાતિ ફેર હતો. રવિવારે રાખ્યું છે નિરાલમ ની સ્થિતિ, એમ જુદું જુદું પણ એમ પ્રાપ્ત થઈ જાય. તમારે નિરાલમ થયું તો નિરાલમ પ્રાપ્ત થાય. અને કોઈ દર્શન કરવા આત્મા સ્વરૂપ નો તો તે થઈ જાય. જેની ઈચ્છા હોય તે પૂરી થઈ જાય. સંસાર ને કશું આવડ્યું નહીં, આત્મા એકલો આવડ્યો, બીજું કઈ આવ્યું. દાદા અવાજ કૃપાળુ કે છે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. એમ એ નિરાલંબ આત્મા, નિરાલંબ આત્મા શું કે ત્યાં શબ્દ પણ નથી, શું છે ત્યાં કેવળ જ છે. શું છે? કેવળ જ્ઞાન એ નિરાલંબ આત્મા. એટલે કેવળ જ્ઞાન અમે જોયું, શું કર્યું, વર્ત્યું નહીં, જોયું કેવળ લગભગ. હા, જે અત્યારે એનો અર્થ ચાલે છે વ્યવહારમાં એવો અર્થ નથી કેવળ જ્ઞાન નો. કેવળ જ્ઞાન અમે જોયું તેનો અર્થ ખોટો પડ્યો. કેવળ છે જ્યાં આગળ, કેવળ જ્ઞાન જ્યાં શબ્દ પણ નથી, અવલંબન નથી, કેવળ જ્ઞાન એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર, એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર. ગણનાર આવું ખસી ગયો ને તો આવ્યું આટલું કમાયા, આટલું થયું, સમ્યક થયું, ભરણ થયું, એક ગણનારો ખસી ગયો. દસ બી કદાચ ગણનારો ખસી ગયો. Thank you. આ દ્રવ્યકરણ છે એમાં તમે શું સમજ્યા? તો દ્રવ્યકરણ ભાવ કરને લો દ્રવ્યકરણ માં શું સમજ્યા હું? તમારી સમજ ને આ સમજ ને આપણે ફિટ થાય એવી સમજ જોઈએ, ફિટ થાય એવી સમજ જોઈએ, બધા એક્સેપ્ટ કરે એવી સમજ જોઈએ. દ્રવ્યકર્મ ભાવ કરવે નો કર્મ આ ત્રણ કર્મ લઈને આખા જગત ના જીવો બંધાયેલા છે. આ ત્રણ જ કર્મ લઈને જ બંધાયેલા છે, આમાં ત્રણ જ ગોઠવે છે. તેથી કરીને આ જીવો જીવ તરીકે રહે, જીવાત્મા તરીકે રહે, આ ત્રણ ગોઠવે સુધી જાય પરમાત્મા થાય. એનો દ્રવ્યકર્મ શું આપણી સમજમાં આવ્યું? જે કઈ સમજ પડી હોય બરાબર, મતલબ આપડે કામને નહીં લાગે તો આજે મૂકી દઈશું, કામને નહીં લાગે તો આજે મૂકી દઈશું, કામ નહીં લાગે છે તારું પાસે રહે દઈશું. ના એવું નથી, એ તો આખું છે કે આખી ભૂલ થાય છે ત્યારે આથી મીણબત્તી કહેવાય, પ્રકાશ આપતી. એવું આ પ્રકાશ આપતી આ મીણબત્તી છે. શું છે? પ્રકાશ આપતી આ મીણબત્તી, આ મીણબત્તી રાખી આ દ્રવ્યકર્મ છે. આપણે નિરંતર અભ્યાસ કરે અને નવું દ્રવ્યકર્મ ઉભું થાય. આ મણિબત્તી જેમ જલ્યા કરે અભ્યાસ કરે તેમ આ અભ્યાસ કરે નિરંતર. આ દ્રવ્ય આ મણિબત્તી શું શું વસ્તુ છે તે કહું પાછું. તેની મણિબત્તીમાં તમારે સમજ્યા ગોરો છે એ છે. આમાં છે તે જ્ઞાનાવરણ કર્મ છે. શું છે? જ્ઞાનાવરણ કર્મ, કે જેનાથી આપણને આગળ થતે સમજ પર જ્ઞાનમાં આવતું નથી વસ્તુ. જ્ઞાનમાં આવતું નથી આપણા જ્ઞાન જે છે આપણી પાસે તેના આવરણ રૂપે છે. શું છે? પ્રકાશ થવા દેતું નથી, પ્રગટ થવા દેતું નથી, તે છતાં પ્રગટ થવા દેતું નથી. એમનું જ્ઞાનાવરણ કર્મ. શું છે? એટલે પડદો છે કર્મ ઉપર, જ્ઞાન ઉપર. હવે પડદો કરશે તો આપણી પાસે માલ તો આપણી પાસે જ બહાર લાવવા દેવાનું નથી. તે જ્ઞાનાવરણ કર્મ એક છે. આ મીણબત્તી શું શું વસ્તુ છે બતાવું તમને. એ જ્ઞાનાવરણ કર્મ, બીજું દર્શનાવરણ કર્મ છે. દર્શનાવરણ કર્મ, દર્શનાવરણ કર્મ આખી શ્રદ્ધા જ ફરેલી છે, દર્શન જ ફરી છે. દર્શન ઊંધું થયું છે તો તમે સનાતન અને દર્શન માં જીવાત્મા છો. મરી જઈશું એવો ભોગ હતા. દર્શન ફેર થઈ ગયું તો દર્શન નું આવરણ છે તેને લઈને આ વાંચી આપણે જોઈએ છીએ. તેને જોઈએ છે, આખી જોઈએ છીએ, આખી જોઈએ છીએ આપણે. તમે કહ્યું દર્શન નું આવરણ થયું. હવે આત્મા પાસે શક્તિ નું આવરણ આવે, પાછું ધર્મોચી આવે, બીજું આવે, જત જતા આવરણો. તો બાળકોને એમાં આવરણ હોતો નથી, પણ દર્શનાવરણ તો હોય છે. બીજું કઈ દેખાતું નથી, એટલે વાંચી દેખાય છે કેવું કરે છે ને. પછી બીજું જોવા ને પછી અનંત શક્તિ છે નહીં દર્શનાવરણ. પણ આવરણ છે શું કરે, તો વાંચ્યું જેટલું દેખાય તે જુએ છે બિચારો. તો પેલો બુદ્ધિથી જેટલું સમજાય એટલું જ્ઞાન સમજે છે. બાકી ભાઈ પાર રહેવાનું જ્ઞાન છે. તો જે સત્તા છે આપણીમાં સામાન તેના આધારે કહી શકીએ. કેટલા ગુણ બતાડ્યા આ મણિબત્તીમાં? બે ગુણ બતાડ્યા. કયા કયા? બીજું અંતરાય છે, અંતરાય અંતરાય અંતરાય અંતરાય એટલે શું કે તમારે પાસે હોવા છતાં તમારે વાપરવામાં વાંધા ઉઠાવે. હા, એટલે આ બધી ચીજ પાસે છે, પાસે જે છે પણ એ આપણાથી એનો લાભ લઈ શકાય નહીં. તમે જમવા લેતા હોય અને ખારી મૂકી હોય, જમવાની તૈયારી હોય, હાથ નાખવા જાવ છો ત્યાં તમે ચડાયો જાણી ઉઠી જાવ ઉઠ્યો મારી શરીરમાં તમે ઉભી તમે કહો દરેક ભૂલી જઈ નહીં. એટલે એ અંતરાય કમ કહેવાય. શું કહેવાય? ખારી હતી થતાં જ ગમે નહીં. એની ભાઈ જ્ઞાન છે, દર્શન છે, શક્તિ છે, નિર્ભયતા છે, બધા ગુણો છે, છતાં ભોગવતા નથી. તો હવે અંતરાય પડતા કહેવા દિવાલો માંથી છે, આપણે જોવા જઈએ આપણે માંથી છે અને આવે કરીને ફસાયો એવા અંતરાય કરી શકે. કેટલા થયા? અથવા તો મોહની મોહની મોહની એટલે એક માણસ ને ચંદુલાલ શેઠ દારૂ, ચંદુલાલ શેઠ આખા ગામમાં બહુ પ્રખ્યાત માણસ હોય અને આવું લોકો સલાહ લેતા હોય, પણ રાત્રે જરા 8-9 વાગે જરા ગાંડી પીવે તે જરા વધારે પી રહી ગઈ તો શું અસર થાય? ચંદુલાલ જે ધરાવે ના, આવો દાયો માણસ આપડે ત્યાં જઈએ એટલે હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ આપણે સમજીએ કે ત્યાંની અસર છે ને. હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ બોલ્યા મારા ધારો માણસ આ શું બોલ્યા છે તમે? એટલે દારૂ ને દારૂ ના અમલ ને લઈને દારૂ પીધો તેનો અમલ થયો, પોતાનો અમલ ઉડી ગયો, પોતાની સત્તા ઉડી ગઈ. અને કોની સત્તા? દારૂ નો અમલ. અમલ કોનો છે? દારૂ નો. તેને લઈને આ બોલે છે કે હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું. એવી ભ્રાંતિ એને ઉત્પન્ન થઈ દારૂ લીધે. પોતાનું થોડું ભૂલ્યો, ચંદુલાલ ભૂલ્યો અને હું એટલે પ્રેસિડેન્ટ છું. એવી રીતે આપણને આ લૌકિક લોકે જ્યાં સુખ માન્યું છે એવું આપણે પણ એ સંજ્ઞાથી સુખ માન્યું કે આમાં સુખ છે. જ્ઞાનીની સંજ્ઞાથી સુખ માન્યું હોત તો નિવેડવા વાત, પણ લોકે જ્યાં માન્યું ત્યાં સુખ ખોલવા આપણે ગયા બધું ને એનાથી. અને પછી એટલે આપણે ખોરાક લીધો અને ખોરાક લીધો તેનો દારૂ થયો અને તેથી આ આખો દાડો આ મારા સસરા થાય, આ કાકા થાય, મામો થાય, કુવો થાય, બોલ બોલ કઈ ખરેખર છે? કોઈ દસરો બન્યો કહે? હે, ક્યાં સુધી નો દસરો? એ જાય ક્યાં સુધી? ના, એવું નહી. અત્યારે તો બહુ ડાયવર્સ ના લેતો સુધી નો દસરો. એટલે આવું હે, all these are temporary adjustments and you are permanent. You are permanent and all these are temporary adjustments. અને ટેમ્પરરી એડજસ્ટમેન્ટને પ્રાપ્તિ માટે તમે ગયા એટલે તમે પણ ટેમ્પરરી થઈ ગયા. અને પછી સાહેબ ડાક્ટરને કહો સાહેબ મને બતાવજો, એટલે પણ સાહેબની બહેન મરી ગઈ તને શું બતાવવાનો છે? તે ડાક્ટર સાહેબની બહેન નહીં મરી જતી હોય પણ છતાં આ કાલા વાળા કરે સાહેબ મને બતાવજો, એમ શું કામ? એને ભય બેસી ગયો છે હવે જો મરી જઈ. જેમ પેલા ચંદુલા કહે છે હું પ્રેસિડેન્ટ છું, હા એવું થયું છે. એનું મો બીજો અમલ, અમલ પારખો, પોતાનો અમલ નહીં, પોતા આત્માનો અમલ ઉડી ગયો અને આ પર વસ્તુનો અમલ થયો. શું થયું? હા, એટલે પરસત્તામાં બેઠો, પર વસ્તુ નો અમલ થયો એટલે પરસત્તામાં બેઠો અને પરસત્તા ને પોતાની સત્તા માનવા લાગ્યો બધો કે હું જ કરું છું. આ કે ચાલુ રહ્યું તોફાન નથી. કેટલો થયું આપણે? નિર્વૃત્તિ માં ચાર ગુણો દરેક જીવ માં હોય, એકાદ જીવ માં નહીં, બધા ચારે બધા ગુણો માં હોય. જીવો માત્ર નો. અને પાંચમો વેદનીય, વેદની વેદની આપણી ઈચ્છા ના હોય તો એકદમ ઠંડી આવી તો આ ધરું જે પણ ભોગવવી પડે. ભોગવવી ના પડે, હે ભોગવવી પડે. અને કોઈ આપણી પણ દેવતા નાખ્યો તો વેદની ભોગવવી પડે ને, દજે દજે મરીએ બધું ભોગવવી પડે. હા, દવાખાનામાં વેદની ભોગવે છે જોયેલી તમે લોકોની, કે એક જ પ્રકારની હોય છે કે અનેક પ્રકારની હોય છે કેટલાક લોકો સાતા વેદની ભોગવે છે, સાતા વેદની પેલી અજાતા વેદની કહેવાય, દુઃખ દુઃખ આપે એ અજાતા વેદની. અને કેટલાક સાતા વેદની કોઈ જાતનું શરીરમાં દુખાય નહીં, કેરીઓ થાય છે પછી આ સુઈ ગયા થશે તેમાં તા કે સાતા વેદની માં છે. હજુ રસ વાયડો નથી પડ્યો એટલે સાતા વેદની માં હું આ થયે છે. તો વાયડો પડશે કે તમે ટેકી બને આગળ એ વાયુ થઈ ગયું શું પણ તમારી સાતા વેદની છે ભોગવે હિસાબમાં લખાઈ ને આવ્યો છે. શું થયું છે હિસાબમાં લખાઈ ને આવ્યો છે એટલે સાતા વેદી ના સાતા વેદી બે જાતિ વેદી લાવે છે. કેટલાક વર્ષ થોડો વખત સાતા રહે પછી અસાતા આવે, અસાતા ચાલુ જ રહે. કોઈક ગાર મળે તો અસાતા લે, કોઈક પૂરા થાય સાતા. કેટલા થયા હજી છઠ્ઠું કહું છું પછી હું સુરેશ એન્જિનિયર હું ગોરો હું કાળો હું જાડો પાતળો સમજે ને. અને તમે જાઓ કોક ને ત્યાં આવો આવો આવો જાની તો એ ઉપાધેય કર્મ કહેવાય. શું કહે? અરે આદેય કર્મ, આદેય કર્મ. તમે જાઓ કર આવો આવો પધારો તમે પહેલાથી કહી ના રાખ્યું હોય પણ તમે જાઓ કરતી એવું શું બોલે કે આવો પધારો આવો પધારો. અને એનો જગોવાનો પછી એનો કોઈ આવે છે એટલો કેમ તું હમણાં અહીં દોડધામ કરું છું એ અનાદે કહેવાય. શું કહેવાય? અનાદે. આ વિચાર આવે છે અને સીધું જ અપમાન જ નહીં આવે અને તમને માન જોઈતું નહીં કરમાન આપે. એ બધા નામ કર્મ છે. હવે લોકો મને કહે છે તમે ચમત્કાર કરો છો, ચમત્કાર ભાવો હોય જાદુગર હોય કે હાથ તારા જીવાળો હોય તો કરી શકે. ચમત્કાર જેવી વસ્તુ જ ખોટી છે. આખા ગમે લોકો લોકોને ફસાવવા છે અને લોકો દુરુપયોગ કરે ચમત્કારના નામથી. હવે એટલે ને મને કે બધા કહે છે તમે ચમત્કાર બધા બહુ કરો છો, કારણ કે બધું એ ચમત્કાર નથી, એ અમારું નામકર્મ છે. એ જ નામકર્મ. કેવું? એ જ નામકર્મ. તમે એટલું એવું જાણો છો કે કોઈ માણસ ઘણા ઘણા બૂમ પાડે છે કે મેં આ ભાઈનું ઘણું કામ કર્યું પણ મને અભ્યાસ જ આપે છે એવું બોલે છે. એવું સાંભળવામાં આવેલું કે એની મીણબત્તીમાં અભ્યાસ નામનું કર્મ છે. અને મેં કોઈનું કામ ના કર્યું હોય તો મને કે તમે જ કર્યું કે છે એ જ નામ કર્મ કહેવાય. સમજુ ને? એટલે હું અડું અને લોકોનું કલ્યાણ થઈ જાય એટલે લોકો કહે દાદા જ કર્યું. આ તમને સમજ ને? જસ્ટ નામ કર્મ. સમજે તમે? અભ્યાસ નામ કરતો ડાયર એ ઘણા માણસ બૂમ પાડે અને આટલું આટલું ડાયરન કર્યું પણ મને જસ્ટ બધા આપણે અભ્યાસ જ હાલ્યા કરે. તમારા તારો અભ્યાસ નામનું કર્મ એ તે આપે છે. ડાયરન શું જો ડાયરન બીજા જશે આપે છે ના મતલી એટલે બરોબર આ જ્ઞાન થતા પેલા એક માણસ મને કહેવા આવ્યો, તમારે તમારે તમારા લીધે મારું આ બધું કામ પતી ગયું કે શું કે છે ભાઈ? હું જાણતો નથી શું કામ પતી ગયું. તમે તો તમે એવું જ બોલો કે છે, આ તમારે તમે લેતા તો થયું, આ તમે જ કહ્યું કે છે આ? ભાઈ મેં કહ્યું નથી, હું જાણતો નથી આમાં. કારણ કે આ મારી હોળીનું બે એવું હતું કે તમે જ ભૂંક મારીને બેહાડી દીધું આ કે તમે લાગવગ લગાવી ગયા. સર મેં હું મને વિચારાયું કે આ કોઈ પણ માણસે કામ કરેલું છે તે એને આ પોટલી આપવાની ત્યારે બધા અહીં આપવા આવ્યો છે, ભૂલ થઈ જાય મારી. આ દસનું પોટલું જેને કામ કર્યું તેને આપવાને બધા અહીં આપવા આવ્યો છે. મેં એને કહ્યું કે આ મારી પોટલી નથી, આ બીજા કોઈ કામ કરે છે તો તું આપી આવે. સાહેબ કહેતા હું તો આ મૂકીને ચાલ્યો, તમે જ કહ્યું છે કે અને તે કરનારો માણસ મને વિચાર મળ્યો. સાહેબ મેં આનું આટલું આટલું કહ્યું તો એડ્રેસ આપે કે પોટલી મારી પાસે કરી આવું આવું તો મન ચાલ્યા કરે. એટલે મન હવે એ નામ કર્મ બધી બહુ કર્મો છે, આવો બધી આવી આવા આડક આવું માથું આવા આંચો આવી આમ પર્સનાલિટી બધા બહુ જાતના છે. એ બધું છે આ મણિમતીમાં છે. શું છે બધું દેવું કરીને એને નામ કર્મ કર્યું, નામ કર્મ નામ દ્રવ્ય કર્મ. કેટલા થયા હવે હાથમું ગોત્રકર્મ છે, ગોત્રકર્મ ગોત્રકર્મ. હા જાની આવો આવો આવો જાની હરિજન આવ્યો. તું કેમ આવ્યો છે જતો રહેતો? ક્યાં એ નીચ ગોત્ર છે, આ ઉચ્ચ ગોત્ર છે. પછી નહીં આપણે ઉચ્ચ ગોત્ર એટલે આ ગોત્ર નો અર્થ રહ્યો નથી અત્યારે તો. કોઈ લોકો કે તમે આ ગોત્ર ના આ ગોત્ર ના ઉચ્ચ ગોત્ર એટલે શું? ઉચ્ચ ગોત્ર નો અર્થ ભગવાને શું કર્યો કે લોકો પોતાની ભાષા બોલી ગયા. ઉચ્ચ ગોત્ર નો અર્થ લોક પૂજ્ય કહેવાય. શું કર્યું? લોક પૂજ્ય. ઉચ્ચ ગોત્ર લોક પૂજ્ય કહ્યું નહી એ તમારામાં હોય છે થોડા આવશે. તમારા હતા વાળા બીજા થોડા અંશે હોય. સંપૂર્ણ લોક પૂજ્ય તો જ્ઞાની પુરુષ હોય, તીર્થંકર હોય. એ કોઈ છે કોઈ લોક સંપૂર્ણ લોક પૂજ્ય ના હોય. અને જ્ઞાની પુરુષ ને તીર્થંકર ની પાછળ લોક પાછળ એ જતા હોય ને પાછળ નમસ્કાર કરે બધા કેવું કરે. બાકી પોલીસ વાળા લોક પૂજ્ય તો છે જ ને. આવો સાહેબ આવો સાહેબ અરે કેમ આમ જ્ઞાની મુનામાં ભેર નહીં થાય કે જોજો ને પડે પાછા જાય કે એ ભેર. અને પેલા જ્ઞાની પાછળ ગયા કરે ને લોક પૂજ્ય અને લોક નિંદ્ય પાછા બીજા લોક નિંદ્ય. અહીં અમદાવાદ માં કોઈ લોક નિંદ્ય માણસ નહીં હોય, કોઈ નિંદા કરી પડે માણસ નહીં હોય, નિંદા જેવા માણસ નહીં હોય ને આપણે. આ કાળ માં અમે લોક નિંદ્ય નહી, અમે સ્વતંત્ર સ્વતંત્ર મત વાપર્યો છે. અમારો તીર્થંકર નો ભાગ જે હતો તે અમે સ્વતંત્ર રીતે અમે વાપર્યો છે. આ કાળમાં જે લોક નિંદ્ય નથી તે આ કાળમાં લોક પૂજ્ય છે. શું કહ્યું? તીર્થંકરો જે લોક પૂજ્ય ગયા તે અમુક કાળના આધારે ગયા છે. અમે આ કાળમાં શું કહીએ છીએ જે લોક નિંદ્ય નથી તેને લોક પૂજ્ય અમે કહીએ છીએ, એની જવાબદારી પણ અમારે માથે લઈએ છીએ. માટે લોક નિંદ્ય ના થતો. શું કહ્યું? ભલે લોક પૂજ્ય ના થાય નહીં થવાય, બહુ અઘરું કષ્ટ છે તો, પણ નિંદ્ય ના થવાય તો ઉત્તમ થાય.